श्रीमद देवी भागवत स्कंद छठो अध्याय त्रिजो ऋतासुर द्वारा इंद्र नो पराजय। व्यास जी कहे छे, त्यार पछी महाबली ऋतासुर वेदना पारगामी विद्वानों द्वारा स्वस्ति पाठ करावीने रथ में बैठो अने इंद्र ने मारवा माटे निकली पड़ियो। देवताओं जे केटलाक दैत्यों ने परास्त कर्या हता ते क्रूर स्वभावना दानव पण वृतासुर ने अत्यंत बलवान समझीने सेवा माटे तेनी साथे जोड़ाई गया। आ दानव युद्ध करवा माटे आवी रह्यो छे ते जोईने इंद्रना गुप्तचरो तरत ज देवराज इंद्र पासे पहुंच्या अने वृतासुर शुं करवा मागे छे ते इंद्र ने जणाव्यु। दूत बोल्या, स्वामी, ऋतासुर नामनो दानव આપનો મહાશત્રુ છે। ત્વષ્ટાએ આ બળવાન રાક્ષસને ઉત્પન્ન કર્યો છે તે ખૂબ જ ઝડપથી રથ પર બેસી નહીં આવી રહ્યો છે। પુત્રના મૃત્યુથી દુઃખી થયેલા ત્વષ્ટામાં પ્રતિશોધની ભાવના જાગી છે, તેથી તેણે આપને મારવા માટે મંત્ર પ્રયોગથી આ અજય દૈત્યને ઉત્પન્ન કર્યો છે। તેની સાથે ઘણા રાક્ષસો પણ છે। મહાભાગ ઘોર શબ્દ કરતો આ શત્રુ ભયંકર વિકરાળ છે, તે દેખાવમાં મંદરાચલ અથવા સુમેરુ જેવો છે, તે હમણાં જ આવી પહોંચશે। આપની રક્ષાનો ઉપાય કરો, તે જ સમયે ગભરાયેલા દેવતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા। જ્યારે ઇન્દ્ર ગુપ્તચરોની વાત સાંભળી રહ્યા હતા ત્યારે દેવતાઓ પણ તેમની વાત કહેવા લાગ્યા। દેવતાઓએ કહ્યું, હે ઇન્દ્ર, અત્યારે સ્વર્ગમાં અનેક પ્રકારના અપશુકન થઈ રહ્યા છે। પક્ષીઓની બોલીથી એવું લાગે છે કે કોઈ મહાન ભય સામે આવી રહ્યો છે। કાગડા, ગિદ્ધ, બાજ અને ભયંકર કંક પક્ષી ઘરો પર આવે છે અને વિકૃત અવાજે રડે છે। પક્ષીઓની અપાર ચીસો સંભળાય છે, હાથી અને ઘોડાઓની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી છે। મહાભાગ, રાત્રિના સમયે રાક્ષસીઓના રડવાનો ભયંકર અવાજ સંભળાય છે। હે રાજન, આંધી કે જોરદાર હવા વિના જ ધજાઓ પડી ગઈ છે। આકાશ, પાતાળ અને મૃત્યુલોક બધે જ ઉત્પાત દેખાય છે। રાત્રે શિયાળો આંગણામાં આવીને રડે છે, કોઈ અનિષ્ટ આગાહી કરતા બધા અંગો ફરકી રહ્યા છે। વ્યાસજી કહે છે, દેવતાઓની આ વાતો સાંભળીને ઇન્દ્ર ચિંતિત થઈ ગયા। તેમણે બૃહસ્પતિને બોલાવ્યા અને મનની વાત પૂછી। ઇન્દ્રે પૂછ્યું, હે બ્રાહ્મણ, ખૂબ જ આશ્ચર્યની વાત છે કે આ ભયંકર અપશુકન કેમ થઈ રહ્યા છે। મહાભાગ, આપ સર્વજ્ઞ છો, આ વિઘ્નને દૂર કરવાની પૂર્ણ યોગ્યતા આપનામાં છે। આપ બુદ્ધિમાન, શાસ્ત્રમાં તત્વને જાણવાવાળા તથા દેવતાઓના ગુરુ છો। હે વિધિઓને જાણનારા, આપ શત્રુનો ક્ષય થાય અને શાંતિ પ્રવર્તે તેવી કૃપા કરો। એવો પ્રયત્ન કરો કે મારે કોઈ દુઃખ ભોગવવું ન પડે। બૃહસ્પતિ બોલ્યા, એ હજાર આંખોવાળા ઇન્દ્ર, હું શું કરું? અત્યારે તમારા દ્વારા ઘોર નિંદનીય કાર્ય થઈ ગયું છે। નિરપરાધી મુનિને મારીને તમે નિષેધ કર્મના ભાગીદાર કેમ થયા? અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપોનું અટલ ફળ તૃત જ ભોગવવું પડે છે, તેથી કલ્યાણ વાંચુ પુરુષોએ ખૂબ વિવેકપૂર્વક કાર્ય કરવું જોઈએ। બીજાને કષ્ટ થાય તેવું કાર્ય ક્યારેય ન કરવું। બીજાને દુઃખી કરનાર પોતે સુખી રહે સંભવ નથી। પરોપતાપનમ કર્મ ન કર્તવ્યમ કદાચન, ન સુખમ વિંદતે પ્રાણી પરપીડા પરાયણ। અધ્યાય છ, ત્રીજો અધ્યાય, સ્કંદ છ, 23મો શ્લોક। ઇન્દ્ર, તમે મોહ અને લોભવશ બ્રહ્મહત્યા કરી નાખી, ઈરાદાપૂર્વક કરેલા તે પાપનું ફળ હવે સામે આવી ગયું છે। બધા જ દેવતાઓ મળીને પણ વૃતાસુરને મારી શકશે નહીં। દિવ્ય આયુધો લઈને તે તમને મારવા માટે આવી રહ્યો છે, તેની સાથે અનેક દાનવો પણ છે। ઇન્દ્ર, તે પ્રતાપી પ્રચંડ દૈત્ય જગતનો સંહાર કરવાની ઈચ્છાથી આવી રહ્યો છે, તે કોઈ રીતે મરશે નહીં। રાજન, આ પ્રમાણે બૃહસ્પતિજીના કહેવાથી ત્યાં હાહાકાર થઈ ગયો. યક્ષ, ગંધર્વ, કિન્નર, તપસ્વી, મુનિઓ તથા દેવતાઓ બધા જ ઘર છોડીને ભાગી ગયા. આ જોઈને ઇન્દ્ર ખૂબ ચિંતા કરવા લાગ્યા. તેમને સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાની આજ્ઞા આપતા કહ્યું, તમે લોકો વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો અને આદિત્યોને અહીં બોલાવી લાવો. પુષા, ભગ, વાયુ, કુબેર, વરુણ અને યમ વગેરે બધા મુખ્ય દેવતાઓ શસ્ત્રો લઈને વિમાનમાં બેસી તરત અહીં આવી પહોંચે, કારણ કે શત્રુ હમણાં જ ચડાઈ કરવા આવી રહ્યો છે. આ પ્રમાણે સેવકોને આદેશ આપીને દેવરાજ ઇન્દ્ર એરાવત હાથી પર બેસીને તેના ભવનથી નીકળ્યા. તે જ પ્રમાણે બધા દેવતાઓ પણ પોતપોતાના વાહનો પર ચડી યુદ્ધની પ્રતીક્ષા કરીને હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈને નીકળી પડ્યા. ત્યાં સુધીમાં વૃતાસુર પણ દાનવો સાથે માનસ પર્વતની ઉત્તર સીમા પર પહોંચી ગયો અને યુદ્ધનો આરંભ થયો. વૃતાસુર અને ઇન્દ્રનું ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ મનુષ્યોના 100 વર્ષ સુધી ચાલતું રહ્યું. મનુષ્યો અને આત્મજ્ઞાની ઋષિઓ માટે તે ભયરૂપ બની ગયું. સર્વપ્રથમ યુદ્ધ છોડીને વરુણ નાસી ગયા. ત્યાર પછી વાયુગણ, યમ, અગ્નિ અને ઇન્દ્ર પણ રણભૂમિ છોડી નાસી ગયા. તે જોઈને વૃતાસુર પણ તેના પિતા ત્વષ્ટા પાસે પાછો ગયો. તે વખતે ત્વષ્ટા પ્રસન્નતાપૂર્વક આશ્રમમાં બેઠા હતા. વૃતાસુરે તેમને પ્રણામ કરીને કહ્યું, પિતાશ્રી, મેં આપનું કાર્ય સિદ્ધ કર્યું છે. ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પરાસ્ત થઈને જેમ સિંહ સામે હાથી અને હરણા નાસી જાય તેમ દેવતાઓ નાસી ગયા છે. ઇન્દ્ર પગે ચાલીને ભાગ્યો છે. તેના શ્રેષ્ઠ એરાવત હાથીને હું પકડી લાવ્યો છું. ભગવાન, આપ સર્વશ્રેષ્ઠ એરાવત હાથીનો સ્વીકાર કરો. કોઈ પણ ભયભીત પ્રાણીને મારવું યોગ્ય નથી, તેથી મેં તેને માર્યો નથી. પિતાશ્રી, આજ્ઞા આપો, હવે હું આપનું કયું કાર્ય કરું? પિતાશ્રી, બધા જ દેવતાઓ અત્યંત ભયભીત થઈ ગયા હતા. યુદ્ધ કરતા કરતા થાકી જવાથી વ્યાકુળ થઈને તે નાસી ગયા. ઇન્દ્ર પણ વધારે વાર ટકી ન શક્યો. તેણે એરાવત હાથીને છોડીને સ્વર્ગનો રસ્તો પકડ્યો. વ્યાસજી કહે છે, રાજન, વૃતાસુરની વાત સાંભળીને ત્વષ્ટા અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, બેટા, હું આજે મારી જાતને સાચો પુત્રવાન સમજું છું. મારું જીવન સફળ થઈ ગયું. પુત્ર, તે મને પવિત્ર કરી દીધો. આજે મારો માનસિક સંતાપ દૂર થઈ ગયો. તારા અદ્ભુત પરાક્રમને જોઈને હવે મારા મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ રહ્યો નથી. પુત્ર, હવે હું તારા હિતની વાત કરું છું, તે સાંભળ અને તેના પર ધ્યાન આપ. મહાભાગ, તું હવે સાવધાન થઈ સ્થિર આસને બેસીને તપ કર. કોઈનો પણ હંમેશા વિશ્વાસ ન કરો. તારો શત્રુ ઇન્દ્ર મહાકપટી છે. તે જાત જાતની ભેદ વિદ્યાઓ જાણે છે. પુત્ર, તપસ્યાથી જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ઉત્તમ રાજ્ય પ્રાપ્ત કરવા માટે પણ તપ શ્રેષ્ઠ સાધન છે. તપ દ્વારા જ પ્રાણીને બુદ્ધિ અને બળ મળે છે. તપ કરવાથી જ યુદ્ધમાં વિજય મળે છે. તેથી તું બ્રહ્માજીની આરાધના કરીને શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. વરદાન મળ્યા પછી બ્રહ્મઘાતી અને દુરાચારી ઇન્દ્રની સત્તા તારે નષ્ટ કરી દેવી જોઈએ. ભગવાન શંકર મહાદાની છે. સાવધાન થઈને સ્થિરતાપૂર્વક તું શંકરની પણ ઉપાસના કર. તને તે ઈચ્છિત વરદાન આપશે. જગતની રચના કરનાર બ્રહ્માજીમાં પણ અપાર સામર્થ્ય છે. તેમને પ્રસન્ન કરીને તું અમર બની જા. પછી પાપી ઇન્દ્રને પરાસ્ત કરી દેજે. વ્યાસજી કહે છે, રાજન, વૃતાસુરે પિતાની આ વાત સાંભળી અને આજ્ઞા લઈને પ્રસન્નતાપૂર્વક તપ કરવા ગંધમાદન પર્વત પર ગયો. ત્યાં પતિત પાવની ગંગાજી વહી રહ્યા હતા. ગંગાજીમાં સ્નાન કરીને દર્ભના આસન પર શાંત ચિત્તે બેસી ગયો. તે અન્ન જળનો ત્યાગ કરીને એક નિષ્ઠાથી યોગાભ્યાસ કરવા લાગ્યો. સ્થિર આસન પર બેસીને તે બ્રહ્માજીનું ધ્યાન કરવા લાગ્યો. વૃતાસુર તપ કરી રહ્યો છે તે જાણીને ઇન્દ્રને ચિંતા થવા લાગી. તેમણે તપમાં વિઘ્ન નાખવા માટે ગંધર્વોને મોકલ્યા. યક્ષ, કિન્નર, સર્પ, વિદ્યાધર અને અપ્સરાઓ તથા બીજા અનેક પ્રકારના દેવદૂતો ઇન્દ્રની પ્રેરણાથી ત્યાં પહોંચ્યા. તે બધા જ માયાવી હતા. વૃતાસુરનું તપ ભંગ કરવા તેમણે અનેક પ્રયત્ન કર્યા, પરંતુ પરમ તપસ્વી વૃતાસુર તેના તપમાંથી સહેજ પણ વિચલિત ન થયો. અધ્યાય 3 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.